યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દૂરવિલસિતમ ડ્રૂણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ્ ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ શ્રી વાસુદેવ મહાત્મા અધ્યાય 25મો શ્રી નારાયણ ઉવાચ વૈરાગ્યસ્યાથ તે વચમિ લક્ષણ મુનિ સત્તમ ક્ષયિષ્ણુ વસ્તુ સ્વરૂચિ સર્વથેતિ તદીરિતમ આરભ્ય માયા પુરુષાત સર્વાહ્યાકૃતયસ્તુ યાઃ કાલશક્ત્યા ભગવતો નાશ્યંતે તાશ્ચ તદ્વશાઃ ભગવાન નારાયણ કહે છે હે મુનિ સત્તમ નારદ હવે હું તમને વૈરાગ્યનું લક્ષણ કહું છું ધર્મ જ્ઞાન અને પછી વૈરાગ્ય એકાંતિક ધર્મની અંદર ત્રીજું પાદ એટલે વૈરાગ્ય પાદ એમનું લક્ષણ નારાયણ ભગવાન કહે છે યથાર્થ ધર્મ હોય જીવનમાં યથાર્થ જ્ઞાન હોય અને યથાર્થ વૈરાગ્ય હોય અને યથાર્થ ભગવાનની ભક્તિ હોય તો એ એકાંતિક ભક્ત કહેવાય ધર્મની વાત કર્યા પછી જ્ઞાનની વાત કર્યા પછી જ્ઞાન એટલે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મના સ્વરૂપને રૂઢી રીતે જાણવું, એને રિયલાઇઝ કરવું, એનો સાક્ષાત્કાર કરવો, એને જ્ઞાન કહ્યું. હવે વૈરાગ્ય કોને કહેવાય? તો એમનું લક્ષણ નારદજીને નારાયણ ભગવાન કહે છે. ક્ષયિષ્ણુ વસ્તુષુ અરુચિહી સર્વથા ઇતિ તદીરિતમ, કે આખા એ બ્રહ્માંડને વિશે જેટલું પણ નાશ પામવાના સ્વભાવવાળું છે એવી તમામ વસ્તુ પદાર્થો વ્યક્તિઓમાંથી અરુચિ, એટલે એમાં ક્યાંય હેત નહીં, એમાં ક્યાંય બંધન નહીં, તો એમને વૈરાગ્ય કહેવાય. હવે નાશ પામવાના સ્વભાવવાળું એટલે કે જે નાશ જ પામવાનું છે, પાક્કું છે કે આ રહેવાનું નથી, એમાં ક્યાંય હેત નહીં રહેવા દેવાનું. જે રહેવાનું નથી એમાં હેત ન રહેવા દેવું, એનું નામ વૈરાગ્ય. આપણું શરીર છે એ કાયમ રહેવાનું, એટલે એમાં હેત રાખવું નહીં. આપણો ઘર પરિવાર છે એ કાયમ રહેવાનો, એટલે એમાં હેત રાખવું. ફટ દે ને તમે ના પાડજો છો, પરમ વૈરાગ્યવાળા ભક્તો બધાય છે. હે પોપટ બોલે એ રીતે. ધંધા બિઝનેસ છે એ બધા નાશ પામી જવાના સ્વભાવવાળા, માટે એમાં હેત રાખવું નહીં. હે દાન કરી દેવું છેલ્લે છેલ્લે. એક ભગવાનના ભગત કે મારે તો બધું દાન જ કરી દેવું છે, પણ હવે નાશ પામી જવાના સ્વભાવવાળું છે એટલે જેમ મારે હેત ન રખાય એમ દાન લેનારાએ હેત ન રખાય, એટલે એને દઈને બિચારાને બંધનમાં નાખવાય, એના કરતાં દાન ન કરવું એ બેટર. એ બીજાનું હિત જ છે એમ, બીજાના કલ્યાણનું કેટલું સરસ ધ્યાન રાખે. તો આમને વૈરાગ્ય કહેવાય ને. વૈરાગ્ય પોતાના માટે છે, બીજાના માટે નથી. આપણી અંદર વૈરાગ્ય આવે એવું આપણે ઈચ્છા રાખીએ એ બેટર છે, કારણ કે આ જેટલું પણ અહીંયા એકાંતિક ધર્મ કહ્યો છે એ પોતાના માટે કહ્યો છે, બીજા ભગવાનના ભગત છે એ યથાશક્તિ કરે એમ. આપણે છે તો આપણે કેટલું કરવું જોઈએ અને આપણે કેટલા આગળ વધવું જોઈએ એના અનુસંધાન સાથે અહીંયા જે પણ લક્ષણ કર્યા છે એ એટલા માટે કર્યા છે. જેટલું પણ નાશ પામી જવાના સ્વભાવવાળું છે એમાંથી અરુચિ, એમાંથી વૈરાગ્ય. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રની અંદર વૈરાગ્યની વ્યાખ્યા કરી. વૈરાગ્યમ જ્ઞેયમ અપ્રીતિહીન શ્રીકૃષ્ણેતર વસ્તુ શું, કે ભગવાન સિવાયની જેટલી પણ વસ્તુ છે એ બધામાં અપ્રીતિ, એને વૈરાગ્ય કહ્યું. ભગવાન સિવાયની બધી વસ્તુ એટલે બધું જ. અહીંયા એવું લક્ષણ કર્યું કે નાશ પામી જવાના સ્વભાવવાળું જે છે એમાંથી અપ્રીતિ. એમ આ શરીરની અંદર આત્મા છે એ સત્ય છે, એ ક્યારેય નાશ નથી પામતો. શરીર છે એ નાશ પામી જાય છે, તો શરીરમાં પ્રીતિ ન કરવી, આત્મામાં પ્રીતિ કરવી વાસુદેવ મહાત્મ્યના લક્ષણ પ્રમાણે. ભગવાનના ભક્ત છે, ભગવાનના સંબંધે કરીને નિર્ગુણ છે, અને એ ભગવાનના ભક્તના જે આત્મા છે એમને વિશે જે દિવ્ય ગુણો ભગવાનના બિરાજે છે એમને વિશે જે પ્રીતિ કરવી, તો એ સત્ય છે. એટલે મોટા પુરાણી સ્વામી એમ કહેતા કે સત્સંગી કોને કહેવાય, તો કે સત એવા શાસ્ત્ર, સત એટલે સત્ય જે સનાતન છે, જે ક્યારેય નાશ પામતા નથી. સત એવા શાસ્ત્ર, સત એવા સંત, સત એવો આત્મા અને સત એવા પરમાત્મા, આ ચારને વિશે જે આ ચારેયનો જે સંગ કરે એને સત્સંગી કહીએ. અને અહીંયા વાસુદેવ મહાત્માની અંદર પણ એ જ કહ્યું કે ક્ષય પામી જવાના સ્વભાવવાળું છે એમાં અરુચિ. તો એનો અર્થ એમ છે કે સત્યમાં રુચિ, સનાતન જે છે એમાં રુચિ. હવે એમનું લક્ષણ કરે છે કે ક્ષય પામી જવાના સ્વભાવવાળું કેવું કહેવાય, એમ તો કે આરભ્ય માયા પુરુષાત સર્વા હ્યાકૃતયસ્તુ યહ. જેટલી પણ માયા અને પ્રકૃતિ પુરુષ થકી ઉત્પન્ન થયું છે ત્યાંથી માંડી, પ્રકૃતિ પુરુષ થકી માંડી અને નાની કીટભ્રંગ સુધી જેટલી પણ આકૃતિઓ છે, પછી એ વસ્તુની હોય તોય ભલે ને વ્યક્તિની હોય તોય ભલે, એ એક વખત ભગવાનની શક્તિ એવો કાળ એમનો નાશ કરી નાખે છે. એ તમામ આકૃતિઓ કાળને વશ છે. એટલે એમ કહેવાય ને કે જે જન્મે છે એ મરે છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુર ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. અને જે મરે છે એનો જન્મ પણ નિશ્ચિત છે. એટલે આ નાશ અને સર્જન, વિનાશ અને સર્જનનું ચક્ર ચાલ્યા જ કરે છે. પણ જે પ્રકૃતિ પુરુષ થકી લઈ અને અત્યાર સુધી કીટભ્રંગ સુધી જે નાશ થાય છે, જે ક્ષય પામે છે, એ જાણવું કેવી રીતે? તો કહ્યું કે એના ત્રણ પ્રમાણ છે. પ્રત્યક્ષ પ્રમાણ, જે નજર સામે દેખાય એ પ્રત્યક્ષ પ્રમાણ. બીજું અનુમાન પ્રમાણ, કે જેમાં અનુમાન થઈ શકે કે આમ છે એટલે આમ હોવું જોઈએ. અને ત્રીજું શબ્દ પ્રમાણ, એટલે કે શાસ્ત્રની અંદર જે કહ્યું છે એમાં એમને સત્ય માની એમાં વિશ્વાસ રાખી અને એ પ્રમાણે કરવું, એ શબ્દ પ્રમાણ છે. આ ત્રણના આધારે વિવેકી એવા જે ભગવાનના ભક્ત છે એમણે જેટલું અસત્ય છે એમનો નિશ્ચય કરી અને જેટલું સત્ય છે એવા આત્માઓનો નિશ્ચય કરી અસત્યમાંથી અરુચિ કરવી અને સત્યમાં રુચિ કરવી, એ વૈરાગ્ય છે. સાથે આગળ કહે છે કે નિત્યેન પ્રલયેન એષ કાલો નૈમિત કેન ચ પ્રાકૃતિકેન રૂપેણ ચાત્યં ચરત્યાત્યંતિકેન. કે કાળ છે એના ચાર પ્રકાર છે. એક નિત્ય પ્રલય, બીજો નૈમિત્તિક પ્રલય, ત્રીજો પ્રાકૃતિક પ્રલય અને ચોથો આત્યંતિક પ્રલય. આ ચાર રૂપે કાળ છે એ ફરતો રહે છે અને ભક્ષણ કરતો રહે છે અને બધાનું વિસર્જન કરતો રહે છે. એમાં જે નિત્ય પ્રલય છે એ કોને કહેવાય? હવે ચાર પ્રકારના પ્રલયની વાત આવશે. કાળનું કામ છે વિનાશ કરવો, તેમાં નિત્ય પ્રલય કોને કહેવાય? તો કે શરીરધારીઓ જે દરરોજ નાશ પામે છે, ક્ષણે ક્ષણે એ નાશ પામતા જાય છે, એ જોવું. બાલ્ય અવસ્થામાંથી તરુણાવસ્થા, તરુણાવસ્થામાંથી વૃદ્ધાવસ્થા અને વૃદ્ધાવસ્થાના અંતે નાશ, એ જોવું, એ નિત્ય પ્રલય છે. જ્યારથી બાળકનો જન્મ થાય છે એ જ ક્ષણથી એમની ગતિ મૃત્યુ તરફ છે, પણ આપણને કોઈને દેખાતી નથી. એટલા માટે એવું લખ્યું કે સૂક્ષ્મત્વાદ નિક્ષ્યતે તત્વ, અતિશય સૂક્ષ્મ હોવાથી કોઈને દેખાતું નથી. આપણે હમણાં બાળક હતા ને ગઈઢા થઈ ગયા, કાંઈ ખબર પડી? ક્યારે ધોળા આવી ગયા. અને આમ પાછું વાળીને જોઈએ તો એમ લાગે કે લ્યો હજી હમણાં 15 વર્ષ પહેલાં તો બધું કાળું હતું, પણ આ બધું 15 વર્ષમાં ધોળું ભટ થઈ ગયું. એ શ્વેત ક્રાંતિ આવી કે હરિયાળી ક્રાંતિ આવે ને એવી રીતે શ્વેત ક્રાંતિ આવી ગઈ. હે હા, એટલે એક દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે એક દીવો હોય અને દીવામાં જ્યોત છે, એ દરેક ક્ષણે એમાં જે અણુ અણુ છે, કણે કણ છે અગ્નિના, એ બધા જ સર્જન થતા જાય છે ને વિનાશ થતા જાય છે, નવા સર્જન થતા જાય છે ને વિનાશ થતા જાય છે. એક ક્ષણ પહેલાં જે જ્યોત જોઈ એ જ બીજી ક્ષણે એવી ને એવી જ્યોત નથી, દેખાય છે એવી ને એવી જ, પણ છતાંય અંદર જે પરમાણુઓ છે એ બધા જ બદલી ગયા, બધાનું સર્જન થઈ અને વિસર્જન થઈ ગયું અને નવા પરમાણુઓનું વળી પાછું સર્જન થઈ ગયું. તો એ જેવી રીતે દેખાતું નથી પણ છતાંય એને આપણે જોઈ શકાય છે, અનુમાન કરી શકાય. જેવી રીતે એક વૃક્ષ છે એમાં ફળ આવે છે, તો એ પ્રત્યેક ક્ષણે ફળ છે એ વધે છે, વધે છે, વધે છે. ભીંડામાં તો એવું કહેવાય કે આજે જો ઉતારવાનો રહી ગયો તો કાલે સવારે ગઈઢો થઈ જાય, કેટલી સ્પીડમાં એનો ગ્રોથ હશે, પાછો દેખાતો નથી. એક રાત આળસ કરી ગયા એક દિવસ, બીજા દિવસે ગઈઢો, બોલો. પ્રત્યેક ક્ષણે એ નાશ તરફ જ આગળ વધે છે. એવી રીતે જાણી અને આપણા શરીરમાં પણ, આપણી આજુબાજુમાં જેટલા પણ વસ્તુ પદાર્થ છે એમાં પણ આવી રીતે જોવાનો અભ્યાસ કરવો અને એમને નિત્ય પ્રલય કહેવાય. નિત્ય પ્રલયનો પણ સાક્ષાત્કાર થાય તો વૈરાગ્ય થાય. બાકી જાણીએ તો આપણે છીએ કે એક દિવસ તો મરવાના જ છીએ, તો હવે મરી જ જવું છે તો પછી શું વાંધો છે, ભોગવી લ્યો ને બધી, અમે મરવાના છીએ ને અમે મરવાના છીએ. પણ જો સાચું રિયલાઇઝેશન થાય, વૈરાગ્ય થાય, તો પછી ભોગમાંથી વૃત્તિઓ શમી અને ભગવાન તરફ આગળ વધે, નહીતર ભોગમાં ભોગોમાં જ એ વૃત્તિઓ વિલીન રહે. અને જો એવી રીતે રહે તો તસ્યામ તસ્યામ અવસ્થાયામ દુઃખમ ચ મહદિક્ષ્યતે. અને દરેક અવસ્થાની અંદર એક એક દુઃખ છે, એ દુઃખને રિયલાઇઝ કરવા જોઈએ, નહીતર ફરીવાર એના એ જ દુઃખની પ્રાપ્તિ થશે. બાળ અવસ્થા, કુમાર અવસ્થા, તરુણા અવસ્થા, યુવાન અવસ્થા, વૃદ્ધા અવસ્થા, આ બધી જ અવસ્થાઓમાં કંઈક કંઈક દુઃખ છે. આપણને એમ લાગે છે કે આપણે બાળક હતા તે કેવા સુખિયા હતા, હતા કે નહીં? આમાંથી કોઈને એવું લાગે છે કે ભાઈ અત્યારે વધારે સુખી હતા કે આપણે જ્યારે નાના હતા ત્યારે વધારે સુખી હતા? હાવ સાચું કહેજો, નાના હતા ત્યારે પાકું બધા એગ્રી, કોઈ ચિંતા નહોતી. એ જયભાઈ તમારે કાંઈ ચિંતા છે? કાંઈ નથી, હોમવર્ક કરવાની, સ્કૂલે જવાની, હે એક્ઝામની ચિંતા. જનીલભાઈ તમારે કાંઈ ચિંતા નથી એમ? તમે સુખિયા છો, બાપા બેઠા છે. પણ છતાંય તે જયભાઈ તમને એવું ક્યારેક ક્યારેક થાય ને કે આપણે હવે ક્યારે મોટા થઈ જાય, જલ્દી મોટા થાય ને તો સારું બધું, હો આ ભણવાની ઝંઝટ છૂટે અને પપ્પાની જેમ બિઝનેસ કરવો છે આપણે, થાય કે નહીં ક્યારેક ક્યારેક તમને જનીલભાઈ? અને જ્યારે આપણે પછી એમાં મજા આવે હો એવું જોવામાં કે આપણે મોટા થઈ જશું, આપણે બિઝનેસ કરતા હશું, આપણી પાસે બધો કારોબાર હશે અને પછી આમ આવું વિચાર કરીએ તો મજા આવી જાય કે નહીં? અને તો એમ લાગે કે અત્યારે આપણે દુખિયા છીએ એમ. એમને એવો વિચાર એટલા માટે આવે છે કે અત્યારની જે અવસ્થા છે એમાં એને દુઃખ ફીલ થાય છે, એટલા માટે એવો વિચાર આવે છે. અને આપણને પણ જ્યારે આપણે એવડા હતા ત્યારે આપણને એવો વિચાર આવતો હતો, તો ત્યારે આપણને દુઃખ હતું એટલા માટે જ આવતો હતો, પછી એ લેવલના દુઃખ હોય. હા, અત્યારે દુઃખ વધી ગયા કારણ કે અવસ્થા વધી, દુઃખ વધ્યા. દુઃખ વધ્યા એટલે એમ લાગે કે બાલ્યાવસ્થામાં સુખ હતું, કારણ કે ત્યાં સુખ હતું એટલે કે દુઃખ ઓછું હતું એમ. સુખ એટલે આમ નહોતું કાંઈ સુખ, પણ દુઃખ ઓછું હતું. આ દરેક અવસ્થાની અંદર જે દુઃખો છે એ દુઃખનો રિયલાઇઝેશન કરી જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા એમના જે દુઃખો છે એમનું પણ રિયલાઇઝેશન કરી અને એ દુઃખોનો ફરી ફરી વળી વળીને વિચાર કરવો તો વૈરાગ્ય થાય. ઘણા ભગવાનના ભગત કહે કે જીવવું જ છે તો મોજથી જીવો ને. આ દુઃખનો વિચાર કરીને છે એ દુઃખને વધારે પેલું કરી અને દુઃખી થઈને શું કામ જીવવું ભાઈ. આ ચોક્કસ મોજથી જીવવું છે, પણ મોજથી જીવવા માટે તે જે મોજ આપણી છીનવાઈ ન જાય એમના માટે દુઃખનું રિયલાઇઝેશન કરવું એ પણ એટલું જ જરૂરી છે. મોજથી બિઝનેસ કરો પણ બિઝનેસમાં કોઈ ટોપી ન પહેરાવી જાય એનું ધ્યાન તો રાખવું પડે કે નહીં ભાઈ. બધું મોજથી જ, મોજમાં રહેવું મોજમાં રહેવું. અલખ ધણીની ઈ મોજની વાત છે. એ આપણે જે મોજ કરી છે તો એમના મજ. કોઈ પૂછે કેમ છે તો કે મોજ છે. કે એવો મોજની વાત નથી. એ દુઃખ કેટલા પ્રકારના છે તો કે ત્રણ પ્રકારના છે. દુઃખમ આધ્યાત્મિકમ ભૂરી દૃશ્યતે ચાધિ ભૌતિકમ. આધિદૈવિકમ અપ્યત્ર દુઃખમ એવાસ્તિ દેહીનામ. શરીરધારીઓને ત્રણ પ્રકારના દુઃખ છે, આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક. આધ્યાત્મિક દુઃખ એટલે મન અને શરીરના દુઃખ. આત્મા શબ્દથી મન પણ ક્યારેક કહેવાય છે અને આત્મા શબ્દથી ક્યારેક શરીર પણ કહેવાય છે. તો મન અને શરીરના જે દુઃખો છે એને આધ્યાત્મિક દુઃખ કહેવાય. આધિભૌતિક દુઃખ એટલે રાજા, પછી આ બધા આજુબાજુવાળા જે આપણે ધાર્યું ન હોય એવા દુઃખ આપનારા, એ બધા આધિભૌતિક. ભૂત પ્રાણી માત્ર જે દુઃખ આપે છે એ બધા આધિભૌતિક દુઃખ. આધિદૈવિક એટલે અનાવૃષ્ટિ, દૈવી આપદાઓ જે આવે છે. હા, કોરોના હમણાં હમણાં જે પ્રવર્તે છે, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, પછી અમેરિકામાં એ બધા હોય તો હરિકેન, ટોર્નાડોન, એ બધા ભૂકંપ, એ બધી આધિદૈવિક. એ દુઃખો જ્યારે આવે છે ત્યારે માણસ કેટલો દુઃખી થાય છે, જીવ પ્રાણી માત્ર છે કેવા દુઃખી થાય છે એનો વિચાર કરવો. સંતો ઘણી વખત એવું કહે કે આ રિયલાઇઝેશન કરવા માટે બીજી યોનિઓ છે ને એની સામે ક્યારેક નજર કરવી. દસેક મિનિટ શાંતિથી વિચાર કર્યો હોય, આ કેવો કડકડતો શિયાળો હતો, કૂતરાઓ બિલાડાઓ બીજા બધા હશે જે પશુ પક્ષીઓ જંગલમાં રહેતા હશે, અને આવી કડકડતી ઠંડીની અંદર નહીં એમને ઓઢવાનું મળતું હોય, નહીં કંઈ બીજું. આપણે વળી થોડાક માણસ છીએ તો બીજા કોઈને ધાબળા ઓઢાડી અને એમની ટાઢને કોઈ હરનારું છે. જે એ યોનિઓ છે એમાં તો કોઈ હરનારું નથી એમની ટાઢને, એમણે ભોગવવાનું જ રહ્યું. એક દી સવારમાં અમે અહીંયાથી ત્રંબા જતા હતા ને, તો રેતીનો ઢગલો હતો અને ઠંડી હતી, એટલે કૂતરો છે એ આમ આમ ખાડો ખોદી અને જગ્યા કરતો હતો એમાં બેસવા માટે. કદાચ એને ગરમી જોતી હશે એટલે હૂંફ મળે એટલા માટે. પણ હવે એ હૂંફાઈ કેવી એમ. હવે આવી કડકડતી ઠંડી પડતી હોય તો ઉપરનો ભાગ તો ખુલ્લો જ રહેવાનો, એ કામ ન કરે. 8 ડિગ્રી 9 ડિગ્રી પણ કહેવાય કોને જાય, ભોગવવાનું જ રહ્યું. થોડોક જો વિચાર કરીએ, ક્યાં તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ મનુષ્યનું શરીર મળ્યું, આ યોગ મળ્યો, ભગવાનની પાસે આવ્યા અને ભગવાને આપણને સુખિયા કર્યા, આપણું પ્રારબ્ધ બદલી ગયું. નહીંતર જેમ એ યોનિઓની અંદર એ દુઃખને પામે છે એમ જ આપણે દુઃખને પામતા હતા. અને હવે જો થોડો ખટકો નહીં રાખીએ તો વિશેષ પામવાના પણ છીએ. અને એ દુઃખથી માણસ જ્યારે દુઃખી થાય, અહીંયા તો માણસના દુઃખો જ કયા છે, ત્યારે એના ક્રંદન, એના રડવાના અવાજ એ સમાજમાં આપણને સંભળાતા હોય. વાસુદેવ મહાત્મ્યની અંદર એવું લખ્યું છે, હા હા મમાર મત પુત્રો, હાય હાય મારો દીકરો મરી ગયો. અતિશય હેત, દીકરો તો નાશ પામવાના સ્વભાવવાળો છે, અને એમાં પ્રીતિ કરી એટલે દુઃખ થયું. મારી પત્ની મરી ગઈ, દુઃખી થાય. તાતમ મે અભક્ષયત વ્યાઘ્રો, જંગલમાં મારા પિતાને વાઘે ફાડી ખાધા અને દુઃખ થાય. દંષ્ટા સર્પેણ મે વધુ, મારી પુત્ર વધુ એમને સર્પદંશ થયો અને મૃત્યુ પામ્યા. મહાસૌધો અગ્નિના દગ્ધો, મારી જે હવેલી હતી એ અગ્નિમાં બળી ગઈ. એ હવેલીની અંદર મારા જેટલા પણ સાધન સામગ્રીઓ હતી, મારી જેટલી ધન સંપત્તિ હતી એ પણ એમાં બળી ગયું. આ વર્ષે વરસાદ નથી થયો, અનાજ કંઈ પાક્યું નથી, હું મારા કુટુંબનું પોષણ કેમ કરીશ? આ બધી વ્યથાઓ, આ તો એક કૃષિ પ્રધાન દેશ છે એટલે એમણે એવું કહ્યું કે ખેતરમાં અનાજ નથી પાક્યું. બાકી આપણે પણ એ જ રોદણા રોઈએ છીએ કે આ કોરોનાએ ઇકોનોમીની કમર તોડી નાખી, હવે કેમ ચાલશે અમારું? અરે ખેતરમાંથી અનાજ ભેળું કર્યું, ક્યારેક પાક થયો, વરસાદ આવ્યો, શિયાળાનો સમય હોય અને આમ ઘઉંની ડુંડીઓ ઝૂલતી હોય ઠંડા પવનમાં, એ જોઈને આમ મનમાં મલકાતા હોય કે આ વખતે તો બૈઢે પાલી, અને એમાં હિમ પડે અને બધું જ અનાજ બળી જાય, પછી જે રડે અને પછી જે દુઃખ થાય. મારા ખેતરની અંદર જેટલું પણ અનાજ હતું, જે પણ મારી સમૃદ્ધિ હતી, એ હેમાળાના વાયે બાળી નાખી. મારી ગાયો એ ચોર લોકો લૂંટી ગયા. હવે ગાય છે એ વખતે સંપત્તિ ગણાતી, ઘોડા છે એ સંપત્તિ ગણાતી. અત્યારે આપણે માનીએ તો એમ માનીએ કે મારું કોઈક ટુ વ્હીલર સ્પ્લેન્ડર હતું એ કોઈક ચોરી ગયું, કોઈક મારું બાઇક ચોરી ગયું, મારી કોઈ કાર ચોરી ગયું. થાય જ છે ચોરીઓ, એનાથી માણસ દુઃખી થાય. સર્વસ્વમ મમ લુંટિતમ, મારું બધું જ લૂંટાઈ ગયું. તાળું મારી અને ગામડે ગયા હોઈએ જન્માષ્ટમી ઉપર, અને અહીંયા તાળું તૂટી જાય ને લોકો મોજ કરે, જે કાંઈ ઘરેણાઓ હોય એ રાખતા ગયા હોઈએ અને એ જ ચાલ્યા જાય, મારું જે કાંઈ હતું એ લૂંટાઈ ગયું, પછી દુઃખ થાય. નાશ પામવાના સ્વભાવવાળી વસ્તુઓમાં હેત કર્યું એટલા માટે દુઃખ થયું. રાજાએ મને બહુ મોટો દંડ કર્યો છે, હાય હાય મારો હિન્દુ ધર્મ જાશે. એના દુઃખે દુઃખી આ આધિભૌતિક દુઃખ આવ્યા. શત્રુએ તાડન કર્યું હોય અને દુઃખ થાય. એક તો શત્રુભાવ, અને એમાંય એવી જગ્યામાં એ આપણને આંતરે અને પછી આપણને મારે અને પછી આપણને મૂકી દે. પછી એ જીવતા જીવત જ્યાં સુધી જીવીએ ત્યાં સુધી એ ભૂલાઈને જ્યારે યાદ આવે ત્યારે એટલા ને એટલા જ દુઃખી થઈએ. અરે રે, શું કરું? કિમ કરોમી ચકમ બ્રુયામ માતા મે વ્યભિચારિણી. કોને કહુને શું કરું? ઘણાના ઉદ્ગાર એવા હોય કે મારી માં છે વ્યભિચારી થઈ ગઈ. વચ્ચે નહોતો થોડાક સમય પહેલા નવસારીનો કિસ્સો આવ્યો. પરણાવાના હતા દીકરાને અને પરણી ગયા વેવાય. વેવાય ને વેવાણ એમ, જે ભાવિ વેવાય ને વેવાણ થવાના હતા. છોકરાઓ બિચારા કોને કહેવા જાય? કોઈને કહી શકે કે મારી માએ મારા સસરાની હારે લગ્ન કરી લીધા એમ, અને મારા પપ્પાએ મારા સાસુમાની હારે લગ્ન કરી લીધા. શું મોઢું બતાવે? કોને કહેવા જાય? શું કરે? આ બધા દુઃખ છે. અને આ બધા દુઃખોથી માણસ જ્યારે થાકે ત્યારે પછી એને એમ થાય કે હવે મારે વિષ ઘોળીને પી જવું છે, મરી જવું છે, આત્મહત્યા કરી લેવી છે. આવા તો ઘણા બધા દુઃખ છે. આ તો થોડાક બસ આમ સિગ્નિફિકન્ટ આપ્યા એમ. બાકી વિશેષ તો આપણે જાણીએ, શેરબજાર ડાઉન થઈ જાય, માથે કરજ થઈ જાય, કોઈની મદદ મળે નહીં, અપજસ મળે, અપકીર્તિ મળે, અને એવા સમયે જે વિચાર આવે એ આત્મહત્યા કરી લેવાનો વિચાર આવે. ઘર પરિવાર એ સહકાર ન આપે, એ સમજી પણ ન શકે, એમને કોઈ હૂંફ ન હોય ત્યારે માણસ એકલો પડી જાય. અને જ્યારે માણસ એકલો પડી જાય પછી એને વિચાર એક જ આવે કે હવે આના કરતાં મરી જવું સારું. વિષમ પાસ્યામી હાહદ્ય મત પત્નીમ શત્રુરાકૃષત. મારી પત્નીને શત્રુઓ લઈ ગયા, હરી ગયા. મારી બહેન એમને યવનો એ અપહરણ કરી ગયા, અને શત્રુઓ છે એ મને મર્મભેદક વચનો મારે છે. તાવથી અતિશય પીડા પામી અને હવે હું મરી જઈશ. વચ્ચે જ્યારે શરૂઆતમાં કોરોના આવ્યો ત્યારે કોરોનાના એટલે ચાઇનાના વિડીયો એક વોટ્સએપમાં ફરતા ફરતા આવ્યા હતા. કારણ કે બધું પેક થઈ ગયું હોય, શ્વાસ લઈ ન શકતા હોય, અને પછી જે રૂંધાતા હોય અને પછી અકળાતા હોય એ રસ્તા ઉપર બધા આમ જેમ તરફડિયા મારતા હોય, આ એક અહીંયા તાવની એકની વાત કરી. એવા તમામ રોગ છે, કેન્સર થયું હોય અને માણસ જે રીતે સડતો હોય અને એમને જે દુઃખ થતું હોય એ જોઈ અને ક્યારેક રિયલાઇઝ કરવું જોઈએ કે આ મને થાય તો કેટલી પીડા પામે, અને આ પીડા પામ્યા પછી કંઈ એમાં મુક્તિ તો છે નહીં. અને આવી રીતે પીડા પામતા પામતા જો મર્યા તો સામે યમદૂતો આવીને ઊભા રહે, એ યમદૂતની પીડા. મર્યા પછી કંઈ સુખિયા થઈ જવાતું નથી, આત્મહત્યા કર્યા પછી તો દુઃખની શરૂઆત થાય. અને યમદૂત છે મારી સામે ઊભા છે. આવી રીતે લોકો રડતા રડતા દુઃખો ભોગવે છે, કર્મને ભોગવે છે. અવસ્થાનામ શરીરસ્ય જન્મ મૃત્યુ પ્રતિક્ષણમ, શરીરની પ્રત્યેક અવસ્થાની અંદર પ્રત્યેક ક્ષણે જન્મ થાય છે અને પ્રત્યેક ક્ષણે મૃત્યુ થાય છે. આપણા શરીરની અંદર જેટલા પણ સેલ છે એ સેલનું આયુષ્ય પૂરું થતું જાય એમ નવા સેલ ઉત્પન્ન થતા જાય, એટલે જન્મ પણ થાય છે અને મૃત્યુ પણ થાય છે. અને કાળે કરીને એ મૃત્યુને પણ પામે છે. આ બધું કરનાર કાળ છે, ભગવાનની શક્તિ છે. પ્રારબ્ધને યોગ્ય કરીને દુઃખને પામે છે એ પ્રારબ્ધનો યોગ કરાવનાર પણ કાળ છે અને પ્રારબ્ધનું દુઃખ ભોગવનાર પણ કાળ છે. પ્રારબ્ધ જ્યારે પૂરું થાય, એટલે આપણું જે 100 વર્ષનું પ્રારબ્ધ હોય તો 100 વર્ષનું પૂરું થાય, 80 વર્ષનું હોય તો 80 વર્ષનું પૂરું થાય, એ પ્રારબ્ધ પૂરું થાય ત્યારે પ્રારબ્ધાંતે મૃત્યુ દુઃખમ, ત્યારે મરવાનું દુઃખ છે. અને મરી ગયા પછી મૃત્વાપી ચ મહદ દુઃખમ પ્રાપ્યંતે યમયાતના, મર્યા પછી યમની યાતના નરકનું દુઃખ છે. અને નરકના દુઃખ પૂરા થયા પછી તો શાંતિ ને? તો કે ના, પછી શાંતિ નહીં. નરકના દુઃખ પૂરા થયા પછી વળી પાછો જન્મ, એટલે ગર્ભનું દુઃખ ઊભું છે. જરાયુજ, ઉદ્બીજ, અંડજ, સ્વેદજ, આ ચારેય યોનિમાંથી જે પણ યોનિમાં આવે એ જે તે યોનિમાં જન્મનું દુઃખ છે. અને વળી પાછું પ્રારબ્ધનું દુઃખ. આવી રીતે પોતપોતાના જેવા જેવા કર્મ એ પ્રમાણે દુઃખને પ્રાપ્ત કરી દુઃખી થઈ માણસ એ જન્મે છે, જીવે છે દુઃખી થકો, અને મરે છે દુઃખી થકો, અને વળી પાછો જન્મે છે દુઃખી થકો. દુઃખ સિવાય કંઈ નથી, એટલે વ્યાસ ભગવાને એમ કહ્યું કે દુઃખાલયમ, આ સંસાર છે એ દુઃખાલય છે. જેમ છાત્રાલય હોય, વિદ્યાલય હોય, એમાં વિદ્યા હોય, વિદ્યાર્થીઓ હોય, એવી રીતે આ સંસારની અંદર દુઃખ સિવાય કંઈ નથી. અધિક માત્રામાં દુઃખ છે એટલે એને દુઃખાલય કહ્યું. અને છતાંય આપણને કોઈ પૂછે કેમ છો, તો કે મોજમાં છે. ગજબનું છે આપણું તો કામ, હો સમજાતું નથી. ભગવાને વિચાર કરતા છે કે ભાઈ આટલું બધું દુઃખ દીધું તો માણા એમ કહે છે કે મોજમાં છું. આવી રીતે જે જાણવું એને નિત્ય પ્રલય કહેવાય. નિત્ય પ્રલય એવમ તે કીર્તિત સૂક્ષ્મયા દૃશા, સજ્ઞેયો અથ મુને વચમી લયમ નૈમિતિકાભિધમ. આવી રીતે નિત્ય પ્રલય છે એમને જોવો, જાણવો, એમને રિયલાઇઝ કરવો. અને જે તે વસ્તુ પદાર્થ શરીરાદિક મન વગેરે ઇન્દ્રિયો અંતઃકરણ એમના થકી વૈરાગ્યને પામી અને આત્માને નિશ્ચય કરી, આત્માને વિશે વૃત્તિ રાખી, પરમાત્માને વિશે વૃત્તિ રાખી અને મોક્ષનું ને કલ્યાણનું કામ કરવું, ત્યાર પછી નૈમિતિક પ્રલયની વાત ભગવાન નારાયણ નારદજીને કરે છે, એ વાત આપણે આવતીકાલે લઈશું. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જે પણ નિત્ય પ્રલયના દુઃખો છે એ દુઃખો એમનો ભોગવીએ જ છીએ, પણ એમનો સાક્ષાત્કાર થાય, અને સાક્ષાત્કાર થઈ અને એમાંથી આપણને વૈરાગ્ય પ્રાપ્ત થાય એવું બળ, એવી બુદ્ધિ, એવી પ્રેરણા આપણને સૌને પ્રાપ્ત થાય એટલી પ્રાર્થના સાથે સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રીસ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ગઈકાલે આપણે જાહેરાત કરી હતી કે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન દ્વારા ગુરુવર્ય સદગુરુ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી એક 10-એક કીર્તનોનો આલ્બમ છે એ તૈયાર થયો છે. અને દરરોજ સાંજે યુટ્યુબ ઉપર એક એક કીર્તન આપણે પબ્લિશ કરીએ છીએ. તો એ કીર્તન ગઈકાલે જીવન જોવાને ચાલો એવું સદગુરુ ભૌમાનંદ સ્વામીનું કીર્તન એમનું આપણે પબ્લિશ કર્યા. આજે એવું બીજું કીર્તન સાંજે પબ્લિશ થશે. બધાએ કીર્તન સાંભળ્યું કે નહીં? કેમ લાગ્યું? મસ્ત લાગ્યું. આ કથા પછી મૂકવું જોઈએ, કદાચ મૂકશે, મૂકવાના છે. ઓકે, મૂકવાના છે. હાલો, પણ અત્યારે જેમ આપણે એ મૂર્તિના સુખે દસે દસ કીર્તનો નંદ સંતો રચિત મૂર્તિના કીર્તનો છે, અને મૂર્તિનો વિશેષ સુખ પ્રાપ્ત થાય એ માટે આપણે જેમ સુખ લઈએ છીએ કીર્તનના સથવારે, એવી જ રીતે આપણા સગા સંબંધીઓ આપણા કોન્ટેક્ટમાં જેટલા પણ છે એ બધાને આપણે કીર્તન શેર કરીએ, અને એ બધા સુધી એ કીર્તન પહોંચે, ને કીર્તનના માધ્યમથી એમને પણ ભગવાનની મૂર્તિનો જે પણ સુખ પ્રાપ્ત થાય તો એમાં આંગળી ચીંધાનું પુણ્ય છે. આપણે તો ખાલી શેર કરવાનું છે, ફોરવર્ડ કરવાનું, પછી જોવું ન જોવું એ જોવે તો એમના ભાગ્ય ક્લિક કરવાનો સંકલ્પ થાય અને કરે તો શેર કરશો ને. તો મોબાઈલ ખોલો, કરી દઈએ શ્રી ગણેશ, અને પહેલાં યુટ્યુબ ઉપર કીર્તન છે એ ઓન કરીએ. સાયલન્ટ રાખજો, કોઈ ભગવાનના ભગત નહીં લઈ આવ્યા હોય કે મંદિરે જાઓ ને શું મોબાઈલ લઈ જાઓ, પણ ખોલી અને જેટલા કોન્ટેક છે એ બધા કોન્ટેક્ટને પર્સનલી શેર કરતા જઈએ, અને શેર કરીને આજે બપોર સુધીમાં કાલનું કીર્તન છે શેર, કારણ કે દરરોજ આવવાના ને, એટલે 10 દિવસ સુધી આપણે શેર કરીએ, અને બીજા ભગવાનના ભક્ત છે એમને મૂર્તિનો આસ્વાદ પ્રાપ્ત થાય. આજે હે 3200 લોકોએ પહેલું કીર્તન જોઈ લીધું, તો હવે આપણા કોન્ટેક્ટમાં જેટલા હોય 100, 200, 500, તો એ બધાને શેર કરીએ તો વધારેમાં વધારે લોકો લાભ લઈ શકે. સંતોએ મહેનત કરી છે, યજમાનોએ એમાં દાન કર્યું છે, તો જેટલા જાજા લોકો લાભ લે એટલું જ એનું સાર્થકતા. ગઈકાલના વાઘા આપણે યાદ કરવાના બાકી હતા, અને આજના વાઘા છે, આજનું દર્શન છે એ પણ સ્મરણ કરવું છે. તો રેડી, કોણ કરાવશે ભગવાનના ભગત? ગઈકાલના વાઘા કોણ કરાવશે? હવે સ્વામી એ થોડા યાદ હોય, કંઈ તમે કરાવશો? ચાલો, ડાયાભાઈ છે એ આવશે, અને ગઈકાલે વસંત પંચમીના જે વાઘા ધારણ કર્યા હતા એ વાઘાનું આપણને દર્શન કરાવશે. ત્યાર પછી આજના વાઘા કોણ યાદ કરાવશે? ધનજી ભગત. હાલો, તમે આવી જાઓ બાજુમાં, અને એ આજના વાઘા છે એ યાદ કરાવશે. થોડી વાર હવે સ્થિર ચિત્ત થઈ સીધા બેસી આંખો બંધ કરી અને મહારાજના એ દર્શનને આપણે તાદૃશ્ય કરી યાદ કરી અને હૃદયમાં મહારાજને ધારીએ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજનીય સંતો, વાલા ભક્તજનો, ગઈકાલે વસંત પંચમીનો દિવસ હતો, મહારાજે વાસંતી વાઘા પહેર્યા હતા. મહારાજના ચરણમાં 10-10 આંગળીઓમાં નંગવાળી વીંટીઓ હતી, ત્યાર પછી મોટા 6-1 ઇંચના તોળા હતા. મહારાજે આખા ગોલ્ડન સોનેરી કલરના વાઘામાં બધી બુટ્ટા હતા. સુરવાળ હતો એમાં ગ્રીન કલરનો ભાગ હતો, પછી સુરવાળમાં પણ એકદમ સોનેરી કલરના બધાએ બુટ્ટા જડિત હતા. હાથમાં, બે હાથમાં પહોંચી હતી, આંગળીઓમાં વીંટી હતી બધી આંગળીઓમાં, અને ચોરસ અભય ચક્ર એ ડાબા હાથમાં હતું, જમણા હાથમાં ફૂલનો તોરો હતો, અને રૂમાલ હતો, રૂમાલનો કલર ભૂલાઈ ગયો છે, મરૂન વાઘા જ આખા મરૂન કલરના હતા, અને મરૂન એમાં રૂમાલની સાથે ગજરો હતો, ગજરાની ઉપર સફેદ ફૂલ હતું, અને બંને હાથમાં લટકતા ઓલા હોય એ પ્રકારની પોંચીઓ પહેરેલી હતી. ત્યાર પછી આખા ચાંદીના મહારાજે હાર પહેર્યા હતા, ટૂંપીઓ, પછી બીજો અને ત્રીજો ઠેઠ નાભી સુધી હિંડલતો હાર મહારાજે પહેર્યો હતો, ઘનશ્યામ મહારાજે પહેર્યો હતો. કાનમાં કુંડળ હતા, બંને કાનમાં, એક કાન બંને કાનમાં મોટી સાઈઝના કુંડળ, એકદમ સોનેરી સોનાના કુંડળ હતા. પાઘમાં સાફો કે પાઘ સાફો હતો, એમાં અર્ધ ગોળાકાર માથે છોગું અને ત્યાર પછી મોર પીછના ચાર રાઉન્ડ આકારના જે કહેવાય એ છોગા હતા. આ રીતે મારા જે બધા વસ્ત્રો ધારણ કર્યા હતા. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા પ્રાતઃસ્મરણીય સર્વે સંતો તથા વાલારી ભક્તો, આજના વાઘા ઘનશ્યામ મહારાજનું ચંદ્રના પૂર્ણિમાની જેમ ચમકતો મુખારવિંદ સરસ મજાનું દર્શન આપે છે. પાલને વિશે તિલક ચાંદલો શોભી રહ્યા છે. જમણી બાજુ નાકની દાંડીથી થોડુંક નીચે, આંખની નીચે તિલ શોભી રહ્યો છે તથા મહારાજે લીલા તો ન કહે પણ ગ્રે કલરના સેજ વાઘા પહેર્યા છે, આસમાની કલરના, અને માથે આસમાની કલર થોડીક જુદા કલરની સાફો પહેર્યો છે. સાફાની અંદર એક મોટું છોગલું, આપણે કહીએ છોગલું, એ છોગલું આઠ છોગલાની અંદર આઠ ક્રીજ છે, આઠ કે નવ ક્રીજ છે. અને જમણી સાઈડમાં ઉપર એક આસમાન એવું જ કલરનું ફૂલ છે, ફૂલની અંદર તોરો લટકી રહ્યો છે અને સાફો ડાબો જમણો કાન ઢંકાતો છે અને ડાબો કાન ખુલ્લો છે. એમાં ઉપરના ભાગમાં લાલ હીરા કલરનું અહીંયા બુટી જેવું ઉપલા કાનમાં, જમણા કાનમાં હીરો જેવું કાનમાં પહેર્યું છે. નીચે સુવર્ણનું લટકણિયું છે, લટકણિયાનું અંદર બે કલર છે, સુવર્ણ કલર અને અડધો મીણો ભરેલ કલર છે. અને એક લાલ કલર ખાખરાનું ફૂલ એટલે કે કેસુડાનું કેસુડું કાનની પાસે નાનકડું રાખેલું છે. અને પછી મહારાજે સુવર્ણના એન્ટિકના ત્રણ હાર પહેરેલા છે. પહેલું ટૂંક્યું, એને નીચે મોટું સેજ લંબચોરસ જેવું ચગદું છે. અને બીજો એવો જ હાર, એની અંદર હાર એ એવો જ હાર છે સુવર્ણનો એન્ટિકનો, એની અંદર ત્રણ કેસુડાના ફૂલ જુદા જુદા લટકે રાખેલા છે. અને ત્રીજો હાર પણ એવો જ લાંબો એન્ટિકનો સુવર્ણનો હાર પહેરેલો છે. અને મારે જે નીચે સુરવાલ ઉપર ખેસ આસમાની કલરનો પહેરેલો છે અને કમરની અંદર શ્વેત કલરનો પટકો મહારાજે બાંધેલો છે, શ્વેત આછો જાડી જેવો છે કલર છે. અને પછી બંને હાથમાં મહારાજે બે બાજુ સાઈડમાં ખેસ આમ રાખેલો છે, ખેસની અંદર નીચે રૂછા જેવા સેજ છોગલા છે. અને હાર જે છે ને સુવર્ણના, એ હારની અંદર ચગદું છે ને ચગદાની અંદર એવા જ મહારાજ જેવા વાઘા પહેર્યા છે એવા જ કલરના મોતીના તો લટકણિયા હારની અંદર, ખાલી ચગદામાં ત્રણેય હારની અંદર એવા શોભી રહ્યા છે. પછી જમણા હાથની અંદર મહારાજે, સોરી, દાબા હાથની અંદર જે આપણે અભયવચન આપી રહ્યા છે, દાબા હાથની અંદર મહારાજે પાંચે પાંચ આંગળીઓના વીંટી પહેરેલી છે અને વચ્ચે જે અભિવચન જેવું વચ્ચે એક ચિહ્ન સુવર્ણનું વચ્ચે રાખ્યું છે. અને ડાબા હાથની અંદર મહારાજે ફૂલનો ગજરો ધારણ કર્યો છે, ફૂલનો ગજરો લાલ ફૂલનો, ઉપર એક સફેદ ફૂલ છે. અને હાથમાં એવા જ કલરનો વાઘા પહેર્યા છે, એવા જ કલરનો રૂમાલ રાખેલો છે અને રૂમાલની સિલ્વર કલરની બોર્ડર છે. જેવી રીતે પાઘમાં હું કહેતો ભૂલી ગયો તો છોગલાની અંદર આખી બોર્ડર સિલ્વર કલરની છે, પાઘની અંદર આઠ ક્રીજ નવ ક્રીજવાળું જે છોગલું છે ને એ હું કહેતો ભૂલી ગયો હતો. અને મારે જે કમર અને નીચે સુરવાલ અને સુરવાલની પગ છે, પગના બંને અંગૂઠામાં મહારાજે લાલ કલરના હીરા સોરી આસમાની કલરના જ એવા હીરા બંને અંગૂઠામાં અંગૂઠી પહેરી છે, એમાં ધારણ કરેલા છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. જીવન જોવા, જીવન જોવા હો ચાલો જીવન જોવા. આવ્યા સુંદર વર શેરીએ રે હો, આવ્યા સુંદર વર શેરીએ રે હો. જીવન જોવા ચાલો જીવન જોવા, હો જીવન જોવા હો ચાલો. જોવા ઓ ચાલો જીવન જોવા, હો